بسم الله الرحمن الرحيم. سبح اسم ربك الأعلى. تارا مهان بزرگی والا پالنہار نا نامنی پاکیزگی نے پویترتا بیان کر. الذي خلق فسوى. جینے دریک وستوو پیدا کری پچھی تینے پوری بناوی سمپورنتا بخشی. والذي قدر فهدى. ને જેણે દરેક વસ્તુનો અંદાજો કર્યો પછી તેને રસ્તો દેખાડ્યો. والذي اخرج المرعى. અને જેણે જાનવરો માટે ચારો કાઢ્યો. فجعله غثاء احوى. પછી તેને સુકો અને રાખોડી રંગનો કરી નાખ્યો. سنقرئك فلا تنسى. اے رسول نزدیک માં અમે તને કુરાન મજીદ એવી રીતે પઢાવીશું કે તું હરગિઝ ભૂલી નહીં જાય. الا ما شاء الله انه يعلم الجهر وما يخفى. સિવાય તેના કે જે અલ્લાહ ચાહે બેશક તે જાહેરને જાણે છે ને છુપી વાતને પણ. વનયસ્સિરુકા લિલયુસરા. અને અમે તને શરિયતના રસ્તા તરફ સહેલાઈથી ચાલવાની ઉત્તેજના આપીશું, પ્રેરણા આપીશું. ફદક્કિર ઇન નફઅતિ ઝિકરા. માટે સબક આપતો રહે, શિખામણ આપતો રહે, અગર શિખામણ લાભ પહોંચાડે. سيذكر من يخشى ويتجنبها الأشقى الذي يصلى النار الكبرى. જે માણસ અલ્લાહથી બીવે છે તે તરત જ શિખામણ લઈ લે છે, સબક હાંસિલ કરે છે, અને તે ખૂબ જ કમનસીબ અભાગ્યો જ આ સબકથી દૂર રહે છે કે જે મોટી આગમાં જશે. ثم لا يموت فيها ولا يحيا. પછી તેમાં ન તેને મોત આવશે ન તે જીવતો રહેશે. قد افلح من تزكى وذكر اسم ربه فصلى. ચોક્કસ જ તેણે નજાત મેળવી, છુટકારો મેળવ્યો કે જે પાક રહ્યો ને પોતાના પાલનહારના નામને સંભાળતો રહ્યો, ઝિક્ર કરતો રહ્યો તથા નમાઝ પઢતો રહ્યો. બલ તુસિરૂન અલ હયાત અદ દુનિયા. પણ તમે આ દુનિયાની જિંદગીને પસંદ કરો છો. વલ આખિરતુ ખૈરું વ અબકા. જો કે આખિરત બહેતર ને વધુ બાકી રહેનારી છે. ઇન હાઝા લફી સુહફ અલ ઉલા. બેશક આ આગલી કિતાબોમાં પણ છે, યાની કે આ વિષય આગલી કિતાબોમાં પણ છે. સુહફ ઇબ્રાહીમ વ મૂસા. યાની કે ઇબ્રાહીમ તથા મૂસાની કિતાબોમાં.